એટલે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની પરીક્ષા કન્ડક્ટ કરે એ લોકો આપણને લોકોને જ પાસ કરવાના, એટલાનો જ ઉદ્ધાર કરવાનો કે જેટલા લોકોની ખપત છે આ એ લેવલ ઉપર નક્કી થયું છે. અને જે પરીક્ષા બિચારા આપે જઈ રહ્યા છે, એક પછી બીજો ટ્રાયલ, બીજો પછી ત્રીજો ટ્રાયલ, એ બિચારા અન્યાય છે, ઘોર અન્યાય છે. અમે આટલી મહેનત કરી લખ્યું તો એ નાપાસ થઈ ગયા, આવતા વર્ષે થશે. એટલે આપણે ફરી પાછો આવતો શિક્ષકોની ભરતી થઈ રહી હતી એમને નાખી દીધા 2000 રૂપિયા 1500 રૂપિયામાં. હવે મેરિટ લિસ્ટમાં આવશે, હવે મેરિટ લિસ્ટમાં આવશે, હવે મેરિટ લિસ્ટમાં આવશે. આ વખત ના આવ્યું, ચલો આવતા વર્ષે. ઉદ્ધાર અટકેલો છે ત્યાં, કેમ કે જેટલાનો ત્યાં જગ્યા છે એટલાનો જ ઉદ્ધાર થઈ શકશે, આગળ શક્ય જ નથી. આ દરેક જગ્યાએ આ હકીકત છે. દુનિયાના તમામ ક્ષેત્રોમાં આ જ વસ્તુ છે. એમાં કોઈ કાનૂન એવું બનાવી દીધું હોય કે એમાં આ વ્યક્તિઓનો ઉદ્ધાર નથી, તો એ કોઈ અજુગતી વાત નથી. ખ્યાલમાં આવ્યું ને? તમે હમણાં જ વાત કહું છું, ત્યાં એક ફાર્મ હાઉસ છે, એમાં અમે ગયા. મારા જીવનમાં પહેલી વખત મને એ વાત જાણવા મળી. એ લોકોએ સસલાઓ રાખ્યા હતા, પછી એ પરિચય આપી રહ્યો હતો. સસલાઓ છે એ જ્યારે એનું પ્રજનન થાય થાય ત્યારે એની માદા માટી ખોદને દાટી દે બચ્ચાઓને, અને એક સાથે કંઈક 10-12 કે 15 બચ્ચાઓ થાય. હવે સસલો જે જાતનું પ્રાણી છે અને કમજોર પ્રાણી કહેવાય ને, વનમાં બની જાય વ્યવસ્થા થયેલી છે. માદા છે એના અંદર એટલું સામર્થ્ય નથી હોતું કે એ 15 બચ્ચાઓ છે એનું પોષણ કરી શકે, એટલે એ દાટી દે. જ્યારે ખોદીને અંદર ઘૂસે એને દવડાવી દે અને ફરી પાછું દાટીને પાછી પોતે ખાવા પીવા માટે ચાલી જાય. એ પ્રક્રિયામાં 5-7 બચ્ચાઓ તો ભગવાનને એ બચે નહીં. હવે એનું કારણ શું? જે સાયકલ છે આખું, ઇકોલોજીકલ સાયકલ છે. પ્રાણી સસલા નામનું પ્રાણી, જે પ્રાણી સૃષ્ટિના અંદર જે સ્થાન ઉપર છે, એ સ્થાન ઉપર જો એ 4 કે 5 બચ્ચાઓનું મૃત્યુ ન થાય અને એ જીવતા રહે તો શું ડિસ્ટર્બન્સ થાય છે, એ વાત એ સમજાવી રહ્યો હતો. કે જો એ 15 બચ્ચા જીવતા રહી જાય તો એ સાયકલ જે છે એ ખોરંભે પડી જાય છે. કેમ કે સસલો જે આહાર લે છે એ કુદરતે એને જે માત્રામાં આપ્યું છે આ સૃષ્ટિમાં, એટલી સંખ્યામાં એ પ્રાણી પોતે જીવી શકે છે. એનાથી વિશેષ જો પ્રાણીની વસ્તી વધી તો આહાર એના માટે ત્યાં શક્ય નથી. યા તો એનો સંપૂર્ણ નાશ થઈ જાય, અથવા તો ખોરાક નહીં હોવાને કારણે કોઈક બીજી અવ્યવસ્થા ઊભી થાય, એટલે એ વસ્તુ થઈ જતી હોય છે. કેટલાક પ્રાણીઓ બચ્ચાને જ ખાઈ જતા હોય છે, પોતાના જ બચ્ચાને માદા ખાઈ જતી હોય છે. ત્યાં પણ આ જ પ્રોબ્લેમ છે. એમની ઇમોશનલ પ્રોબ્લેમ એ છે કે જો બીજું કોઈ આવીને એને મારી જાય એના કરતાં હું જ ન ખાઈ જાઉં. ત્યાં એ પ્રોબ્લેમ છે એની, કે બીજા કોઈના હાથે એના કરતાં મારા હાથે જ ઉદ્ધાર થઈ જાય, શું ખોટું. આપણે એક કોઈ મતલબ વંશજ હતા, એમને આવી જાતની ચિકિત્સા કરવાનો શોખ હતો. એમણે ક્યાંય ડિગ્રી નથી મેળવી પણ પુસ્તકો રેફર કર્યા હતા એવા. એમને એમ હોશ પણ થતી કે મેં આ નવી નવી બધી કોઈકના ઉપર અજમાવું. વૈષ્ણવ એમને ત્યાં જે આવતા હોય એમના ઉપર જ વિચાર, શું બીમારી છે, લ્યો આ કચરો કરી ગયો. કોઈક મટી જતા, કોઈકને ન ચાલતું તો બીજી જગ્યાએ મટાડી આવતા. એવામાં 2-4-5 જણાના એમને કાયમી માટે જન્મ જરા અને મૃત્યુના ચક્રમાંથી એમને ઉપાધિ છૂટી ગઈ. તો ક્યારેક એવું પણ થાય કે જો આ તમે જોતા હશો છાપામાં એવા કિસ્સા આવતા હોય છે કે બહુ જ વિકટ પરિસ્થિતિમાં જે જીવતા હોય અને એમની સંતાનનું ભવિષ્ય જો સુરક્ષિત ન હોય તો પછી એ સંતાનની સાથે એ લોકો પોતાનું જીવન સમાપ્ત કરી લેતા હોય છે. તો આ જે ચક્ર છે એના અંદર પણ આ વસ્તુ છે, એટલે ફરિયાદનો વિષય નથી, આ લેવલ ઉપર છે, પણ સૃષ્ટિના લેવલ ઉપર એક વ્યવસ્થા છે. દાખલા તરીકે હું તમને અત્યારે આ વાત કહું કે અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ એવો આગ્રહ રાખે કે ભાઈ અમને શું કામ નીચે, અમે બધાની ખુરશી કેમ નહીં. આ અન્યાય છે, અનીતિ છે, ભેદભાવ છે, બધાને એક સરખી વ્યવસ્થા આપવી. પણ શક્ય છે આ બધા માટે? બધી વ્યવસ્થા નથી હોતી શક્ય. ઈચ્છા હોય તો પણ શક્ય ન બને. ઘણી વખતે કોઈ વ્યક્તિ એમ વિચારે કે નહીં, એક વ્યક્તિ અહીંયા કેમ બસે, અમને બધાને માઇક મળવો જોઈએ, અમને બધાને બોલવાનો હક હોવો જોઈએ. તમારે તો લોકસભામાં જવું જોઈએ કે જ્યાં તમને ચૂંટાઈને બધાને માઇક મળે. તો બધાને બધી શ્રોતા વક્તાનો ભેદ જ્યાં હોય ત્યાં આ અધિકાર બધાને મળવો શક્ય નથી. એટલે કેટલીક જે સમસ્યા આપણને સમસ્યાના રૂપમાં લાગતી હોય છે એ વસ્તુતઃ કોઈક જાતની વ્યવસ્થા છે, અને એ ભગવાનની વ્યવસ્થામાં ભગવાને એ મૂકેલું છે કે બધાનો ઉદ્ધાર નથી કરવા દેવો. હવે ઉદ્ધાર નથી કરવા માટે શાસ્ત્રે કોઈક એ વાત એવી કોટકા ટોટકા રાખેલા છે કે ભાઈ શૂદ્ર છે, અનુપનીત છે, પાતકી છે, અનાથી, જેમને યજ્ઞોપવિત વગેરે સંસ્કારનો ની પાત્રતા નથી, એ છે, આ બધા વ્યક્તિઓ છે જેમનો ઉદ્ધાર શક્ય નથી, એમણે વેઇટ કરવાનો છે, એમનો ટર્ન આવે એનો, જ્યારે એમનો વારો આવે તે વખતે. અથવા જો એમને પ્રચલિત ઉદ્ધારની પ્રણાલીથી ઉદ્ધાર કરવાની જિદ્દ ન હોય તો એમના સ્તર ઉપર શાસ્ત્રે જે ઉદ્ધારનો વ્યવસ્થા બતાવી છે એને તો એ લોકો ઓલવેઝ અનુસરી જ શકે છે, એમાં કોઈ બાધ નથી. ખ્યાલમાં આવ્યું ને? એટલે ભક્તિ અને શરણાગતિ એ પ્રભુની એવી છે કે જે યોગ્યતાના કોઈ માપદંડો આપણે ત્યાં શાસ્ત્રે પ્રતિબંધિત નથી કરે કે નહીં આ પાત્રતા હોય તો જ. એટલે ભાગવતે પણ કહ્યું, કેવલ એ નહીં ભાવે ન ગોપ્ય ગાવઃ ખગા મૃગા યેન્ય મૂઢ ધિયો ના ગાહ સિદ્ધામાં મયુરંજસા. તો કેવલ પ્રભુ પ્રત્યે ગોપી, ગાયો, પશુઓ, પક્ષીઓ એ બધા એ ભગવદ્ ભાવને પ્રાપ્ત થયા, એમનો ઉદ્ધાર થયો, એમને કોઈ જાતની ચિંતા હતી નહીં, ત્યાં કોઈ વર્ણાશ્રમના બંધનો પણ નડ્યા નહીં. એટલે જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા ત્યારે મહાપ્રભુજીએ ભગવદ્ આજ્ઞા તો હતી કે પુષ્ટિજીવોનો ઉદ્ધાર આપ કરો પ્રકટ થઈને, પણ મહાપ્રભુજીના સામે સૌથી મોટી સમસ્યા એ હતી કે એ કેવળ સંકેતના રૂપમાં પ્રભુ આજ્ઞા થયેલી છે, એની કોઈ વિધિ, એની કોઈ પ્રણાલી પ્રભુ તરફથી સ્વમુખથી કહેલી નથી. મહાપ્રભુજી પ્રકટ થયા તે વખતે મહાપ્રભુજી એ વાત જોઈ રહ્યા છે કે ઉદ્ધારની પ્રણાલીના રૂપમાં તો શાસ્ત્ર છે જ, હવે બીજો શું ઉદ્ધાર કરવાનો? ખ્યાલમાં આવ્યું ને? દાખલા તરીકે આ ગામ કે જિલ્લો છે એ જિલ્લાની અંદર એક કલેક્ટરનો કાર્યકાળ પૂરો થયો, બીજાની અપોઇન્ટમેન્ટ થઈ, હવે બીજો નવો કલેક્ટર આવીને એને સૂચના એમ આપવી છે કે ભાઈ તમે તમારા જિલ્લા છે એને સુવ્યવસ્થિત કરો, એનો ઉદ્ધાર કરો. તો એ શું કરશે આવીને બાપડો? જે છે તંત્ર એને જ તો કામે લગાડશે ને, એના સિવાય બીજું શું કરશે? એટલે જે પોલીસ ડિપાર્ટમેન્ટ એને લાગુ પડતું હશે કે જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ એને લાગુ પડતું હશે, આ બધી વસ્તુઓમાં જ્યાં જ્યાં પણ જ્યાં ઢીલા હશે એને ટાઈટ કરી દેશે, જે લોકો કામ નહીં કરતા હોય એ લોકોને કામ કરતા થઈ જશે, કામ કરતા કરાવી દેશે. જ્યાં કંઈક ખૂટતું હશે તો આગળ એ રિક્વેસ્ટ કરશે કે તમે આ આટલું ડિપાર્ટમેન્ટ વધારી દો, આટલી અપોઇન્ટમેન્ટ વધારી દો, આટલી આની ક્ષમતા વધારી દો, આ જ તો કામ કરશે. હવે એમ પ્રભુ જે વખતે આજ્ઞા કરી રહ્યા એવી પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરો અને મહાપ્રભુજી પ્રકટ થઈ રહ્યા છે તો મહાપ્રભુજી આવીને જોયું કે અહીંયા તો જસ્ટ એક અપોઇન્ટમેન્ટ બદલાઈ છે, એવું જ થયું છે, કોઈક રિટાયર્ડ થયા છે અને એની જગ્યાએ મારે નવી વ્યવસ્થા લઈને આવવાનું છે. તો શાસ્ત્ર તો છે જ, હવે એવી કોઈ અપોઇન્ટમેન્ટ કે જે ચાલુ વ્યવસ્થાને કેન્સલ કરી અને નવી વ્યવસ્થા આપવાની હોય, તો મહાપ્રભુજી કહે છે કે અત્યારનો જે સેટઅપ છે એમાં મારી પાસે તો એ રાઇટ નથી. જેમ કોઈ કલેક્ટર એમ કે હું આ બધા પોલીસ વિભાગ છે કે રેવન્યુ વિભાગ છે એ બધાને કેન્સલ કરી રહ્યો છું. હવે પ્રજાએ આને કન્સલ્ટ નથી કરવાના અને હું આ મારી અંગત વ્યવસ્થા મારા જવાબદારી ઉપર ઊભી કરી રહ્યો છું, તો એને કોણ માનશે, એક્સેપ્ટ કોણ કરશે? મહાપ્રભુજી સામે પણ આ જ પ્રોબ્લેમ હતી કે પ્રગટ થયા તે વખતે આ સનાતન ધર્મની જે વૈદિક વ્યવસ્થા હતી વર્ણાશ્રમના આધારે એ તો હતી જ, અને એ સેટઅપમાં રહી અને મહાપ્રભુજીએ એક ઉદ્ધારની વ્યવસ્થા આપવી, આ એક વાત હતી. યા તો એને સુધારો, એને સશક્ત કરો, એક એ ઓપ્શન એ હતું. બીજો ઓપ્શન એ હતું કે એને કેન્સલ કરી અને ઓલટુગેધર નવી વ્યવસ્થા આપો, આ બીજો ઓપ્શન હતું. અને ત્રીજો ઓપ્શન એ હતું, જેવું પંક્ચર થયેલું તંત્ર ચાલી રહ્યું છે, ખંડેર થયેલું જે વ્યવસ્થા છે, પણ સપોર્ટિંગ એક ઓર વ્યવસ્થાને તમે પ્રપોઝ કરો કે આ એક ઓર વધારામાં લ્યો. જેમ બહુ અસાધ્ય રોગથી કોઈ પીડિત હોય દર્દી, અને ડોક્ટર કહે કે ભાઈ હવે આ રોગમાંથી એને મુક્ત થવાનો હું કોઈ ઉપાય અમારા પાસે હતા એ બધા કરી ચૂક્યા છીએ, પણ એમને હવે પીડા ન થાય વધારે અને બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ વધે નહીં, ઇન્ફેક્શન ન લાગે એવી જાતની દવાઈઓ અમને આપી રહ્યા છીએ, પણ તમને જો હજી ઈચ્છા હોય કે બીજા કોઈ ઉપાયો અમે કરીએ તો એ તમે કરી શકો છો, કેમકે હવે અમારા પાક્ષમાં જે થયું છે એ પૂરું થઈ ગયું. આવું ઘણા કિસ્સાઓમાં બનતું હોય છે કે નહીં? એટલે આપણે દર્દીના જે સ્વજનો છે એ પૂછે કે ભાઈ અમે બીજી સારવાર કંઈ કરીએ તો કરી શકીએ કે નહીં, તો કે તમને જે કરવું હોય તે હવે કરો. તો કોઈ કંઈક એક્યુપંક્ચર કરે ને કોઈ એક્યુપ્રેશર કરે ને કોઈ યોગ કરે કે કોઈ ગંગૌમૂત્રની ચિકિત્સા કરે, કોઈ પ્રાકૃતિક ચિકિત્સા કરે, કોઈ હોમિયોપેથી કરે, એમ ઘણી બધી છે એનો આપણે ઉપયોગ કરતા રહેતા હોઈએ છીએ. કેટલીક જગ્યાએ કામ લાગી જતું હોય છે તુક્કાને, કેટલીક જગ્યાએ નથી લાગતા. તો આ એપ્રોચની વાત કરી રહ્યો છું કે કંઈક આવી જાતની સ્થિતિ શ્રી મહાપ્રભુજીના સન્મુખ આવીને ઊભી રહી કે અત્યારે આ વ્યવસ્થા તો છે જ, હવે સનાતન ધર્મને અનાદર કરીને, એટલે શાસ્ત્ર વ્યવસ્થા છે એનો અનાદર કરી અને નવી વ્યવસ્થા આપવામાં એનો સ્વીકાર કોણ કરશે? આ એક મોટી ડિફિકલ્ટી છે. અને એને કેન્સલ કરવાનું કોઈ કારણ પણ નથી. શું કામ? કેમ કે તે સ્થિતિમાં મનુષ્યનો જે આટલા હજારો વર્ષની પરંપરાથી એ ચાલી રહ્યું છે એને તમે જો કેન્સલ કરો તો એ કેવી રીતે એને સ્વીકારશે કોઈ વ્યક્તિ? દાખલા તરીકે આપણે સ્નાન કરી રહ્યા છીએ હજારો વર્ષોથી પવિત્રતાની દ્રષ્ટિથી, છે કે જો આપણે સ્નાન કર્યા વગર કોઈ પણ ધાર્મિક ક્રિયા કરીએ તો આપણને અસહ્ય થઈ જાય, એ સ્વીકારી જ ન શકાય એવું થાય. તે જ રીતે ભોજનાદિ ક્રિયા કર્યા પછી આપણે કોઈ પૂજન કે ધાર્મિક કોઈ પણ કાર્ય કરીએ તો એ પણ ફરી પાછું આપણને સ્વીકાર ન લાગે. જૂતા પહેરીને આપણે કોઈ ધાર્મિક ક્રિયા કરીએ તો પણ આપણને એ કર્મ છે એ આદરણીય આદરભાવથી કર્યું હોય એવું ન લાગે. તો કેટલી બધી વસ્તુ એવી કે જે આપણે ત્યાં એકદમ બદ્ધમૂલ છે. એક તમને બહુ વિચિત્ર વાત કહી રહ્યો છું કે આજકાલ લોકો આંતરજાતીય લગ્ન સહજતાથી કરે છે, પણ લગ્ન તો બ્રાહ્મણ જ કરાવે, વિધિ તો બ્રાહ્મણ જ કરાવવાની. કેવી સ્થિતિ? આ એ જ એવો આપણો હજારો વર્ષનો આગ્રહ છે, જે આગ્રહ આ રૂપમાં હજી પકડાયેલો છે કે આપણે સંબંધમાં હવે વર્ણ વ્યવસ્થાને છોડી દીધી છે કે અથવા છોડી રહ્યા છીએ, પણ બ્રાહ્મણના માટે એ કમ્પલસરી છે કે એ કર્મ તો એ જ કરાવે. એ પછી કોઈ શૂદ્ર છે કે શિડ્યુલ કાસ્ટનો કોઈ આવીને કરે તો ના ના એવું કંઈ ચાલતું હશે, વિધિ કંઈ કરાવી શકે? અરે ભાઈ તમે જો પરણી શકો તો એને શું અપરાધ કરે ભાઈ, ભલે ને કરાવે વિધિ. તો આ કેટલીક એવી વસ્તુઓ છે કે જે સાપ ગયા લીસોટા એ જાતની આ બધી વસ્તુઓ આપણા અંદર જોડાયેલી છે. એટલે ભલે બધું ખખડી ગયું છે, ખંડેર હાલતમાં છે, પડવાનું જ છે એકને એક દિવસે. આ બધી જ વાત હકીકત હોવા છતાં પણ મહાપ્રભુજી એ ડિસિઝન માટે તૈયાર નથી કે આપણે ચાલુ વ્યવસ્થા છે એને સામે છે. એટલે ત્રણ ઓપ્શનમાંથી મહાપ્રભુજીએ વચલો માર્ગ પસંદ કર્યો. પહેલો ઓપ્શન એ હતું કે આપણો સનાતન ધર્મનો જે વ્યવસ્થા હતી, વર્ણ વ્યવસ્થા, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ અને જ્ઞાન માર્ગ, એ જે ઉદ્ધારના ત્રણ માર્ગો હતા, એનાથી ઉપાસનાના ઉદ્ધારની જે વાત છે એને શ્રી મહાપ્રભુજીએ પડતી મૂકી, કેમ કે એ વસ્તુ હવે શક્ય નથી. વર્ણ અને આશ્રમ એને કારણે એ માર્ગોને અનુસરવા માટેની પાત્રતા આપણી સમાપ્ત થઈ ગઈ. જેમ કોઈ જગ્યાએ ઉંમર વધારે થઈ જાય જેને કારણે આપણી નોકરી ધંધાના સ્કોપ ન રહી જતા હોય, કેટલીક જગ્યાએ આપણે